શ્રીમદ્ ભાગવત ચોથો સ્કંધ પાંચમો અધ્યાય. વીરભદ્ર કરેલો દક્ષ યજ્ઞનો વિધ્વંસ અને દક્ષવધ. શ્રી મૈત્રેયજી કહે છે, મહાદેવજીએ જ્યારે દેવર્ષિ નારદના મુખેથી સાંભળ્યું કે પોતાના પિતા દક્ષ દ્વારા અપમાનિત થવાને કારણે દેવી સતીએ પ્રાણ ત્યજી દીધા છે અને તેની યજ્ઞવેદીમાંથી પ્રગટ થયેલા ઋભુઓએ તેમના પાર્ષદોની સેનાને મારીને ભગાડી મૂકી છે, ત્યારે તેમને ઘણો જ ક્રોધ થઈ આવ્યો. તેમણે ઉગ્ર રૂપ ધારણ કરીને ક્રોધના માર્યા હોઠ પીસતા પીસતા પોતાની એક જટા ખેંચીને જટા ખેંચી ઉખાડી કે જે વીજળી અને અગ્નિની જ્વાળા જેવી પ્રકાશિત થઈ રહી હતી, અને એકાએક ઊભા થઈ જઈને ઘણા ગંભીર અટહાસ્ય સાથે તેને પૃથ્વી પર પટકી તેણે તરત જ એક ઘણો ભારે લાંબો પહોળો પુરુષ ઉત્પન્ન થયો. તેથી તરત જ એક ઘણો ભારે લાંબો પહોળો પુરુષ ઉત્પન્ન થયો. તેનું શરીર એટલું વિશાળ હતું કે તે સ્વર્ગને સ્પર્શી રહ્યો હતો. તેને હજાર ભુજાઓ હતી. મેઘ સમાન શ્યામ વર્ણ હતો. સૂર્ય સમાન પ્રજ્વલિત ત્રણ નેત્રો હતા. વિકરાળ દાઢો હતી અને અગ્નિની જ્વાળાઓ સમાન લાલ લાલ જટાઓ હતી. તેના ગળામાં નરમુંડો ખોપરીઓની માળા હતી અને હાથોમાં જાત જાતના અસ્ત્ર શસ્ત્ર હતા. તેણે જ્યારે હાથ જોડીને પૂછ્યું, ભગવાન હું શું કરું, ત્યારે ભગવાન ભૂતનાથે કહ્યું, હે વીર રુદ્ર, તું મારો અંશ છે, તેથી મારા પાર્ષદોનો અધિનાયક બનીને તું તરત જ જા અને દક્ષનો તથા તેના યજ્ઞનો નાશ કરી દે. પ્રિય વિદુરજી, દેવાધિદેવ ભગવાન શંકરે ક્રોધે ભરાઈને જ્યારે આવી આજ્ઞા કરી ત્યારે વીરભદ્ર તેમની પરિક્રમા કરીને પ્રસ્થાન માટે તૈયાર થઈ ગયો. તે સમયે તેમને એવું લાગવા માંડ્યું કે મારા વેગનો સામનો કરનારો આ સંસારમાં કોઈ નથી અને હું મહાન વીરનું પણ બળ સહન કરી શકું એમ છું. તેઓ ભયંકર સિંહ ગર્જના કરતા કરતા એક અતિ કરાળ ત્રિશુળ હાથમાં લઈને દક્ષના યજ્ઞ મંડપ તરફ દોડ્યા. તેમનું ત્રિશુળ સંસારનો સંહાર કરનારા મૃત્યુનો પણ સંહાર કરવાને સમર્થ હતું. ભગવાન રુદ્રના અન્ય પણ ઘણા બધા સેવકો ગર્જના કરતા કરતા તેમની પાછળ થઈ ગયા. તે સમયે વીરભદ્રના પગના નુપુર વગેરે આભૂષણોનો ઘણો મોટો ધ્વનિ થઈ રહ્યો હતો. આ તરફ યજ્ઞશાળામાં બેઠેલા ઋત્વિજો, યજમાનો, સભાજનો તથા બીજા બ્રાહ્મણો અને બ્રાહ્મણ પત્નીઓએ જ્યારે ઉત્તર દિશા તરફ ધૂળ ઉડતી જોઈ ત્યારે તેઓ વિચારવા લાગ્યા, અરે આ અંધારા જેવું કેમ થતું આવી રહ્યું છે, આ ધૂળ ક્યાંથી છવાઈ ગઈ, આ સમયે તો આંધી પણ ફૂંકાતી નથી અને ઉગ્ર દંડ આપનારા પ્રાચીન બરહી રાજા પણ જીવિત હોવો થઈ ક્યાંય લૂંટારવો ત્રાટકવાનો ભય પણ અસ્થાને છે. હમણાં તો ગાયોના આવવાનો પણ સમય થયો નથી, તો પછી આ ધૂળ આવી ક્યાંથી, શું આજ સમયે સંસારનો પ્રલય તો નથી થનારો ને. ત્યારે દક્ષપત્ની પ્રસૂતિ તેમજ અન્ય સ્ત્રીઓએ વ્યાકુળ થઈને કહ્યું, પ્રજાપતિ દક્ષે પોતાની બધી પુત્રીઓની સામે બિચારી નિરપરાધ સતીનો તિરસ્કાર કર્યો હતો, લાગે છે કે આ એ જ પાપનું ફળ છે, અથવા હોય ન હોય પણ સંહાર મૂર્તિ ભગવાન રુદ્રના અનાદરનું જ પરિણામ છે. પ્રલયકાળ ઉપસ્થિત થવાથી જે સમયે તેઓ ભગવાન રુદ્ર પોતાના જટાજૂટને વિખેરી નાખીને તથા શસ્ત્રોથી સુસજ્જ પોતાની ભુજાઓને ધજાની જેમ ફેલાવીને તાંડવ નૃત્ય કરે છે, તે સમયે તેમના ત્રિશૂળના ફળોથી દિગ્ગજો વિંધાઈ જાય છે તથા તેમની મેઘગર્જના જેવા ભયંકર અટહાસથી દિશાઓ ચિરાઈ જાય છે. તે સમયે તેમનું તેજ અસહ્ય બની જાય છે. તેઓ પોતાના ભવા ત્રાસા કરવાને કારણે ઘણા દુર્ધર્ષ જણાય આવે છે અને તેમની વિકરાળ દાઢોથી તારાઓ અસ્ત વ્યસ્ત થઈ જાય છે. ક્રોધે ભરાયેલા તે ભગવાન શંકરને વારંવાર ક્રોધિત કરનારો મનુષ્ય સાક્ષાત વિધાતા જ કેમ ન હોય? શું ક્યારેય તેનું કલ્યાણ થઈ શકે? જે લોકો મહાત્મા દક્ષના યજ્ઞમાં બેઠા હતા તેઓ ભયને કારણે એકબીજા તરફ કાતર એટલે દયામણી નજરે નિહાળી રહ્યા હતા અને એવી જ જાત જાતની વાતો કરી રહ્યા હતા. એટલામાં જ આકાશ અને પૃથ્વીમાં બધી બાજુએ હજારો ભયંકર ઉત્પાતો થવા લાગ્યા. વિદુરજી, એ જ સમયે ધસી આવેલા રુદ્ર સેવકોએ મહાન યજ્ઞ મંડપને બધી બાજુએથી ઘેરી લીધું. તે બધાએ જાત જાતના અસ્ત્ર શસ્ત્ર ધારણ કરેલા હતા. તેમનામાં કેટલાક ઠીંગણા, કેટલાક ભૂરા રંગના, કેટલાક પીળા અને કેટલાક મગરના જેવા પેટ અને મોઢાવાળા હતા. તેમનામાંના કેટલાક પ્રાંગવશ અર્થાત યજ્ઞશાળાના પૂર્વ અને પશ્ચિમના થાંભલાઓની વચ્ચે આડા મૂકેલા દંડાને તોડી નાખ્યો. કેટલાકે યજ્ઞશાળાની પશ્ચિમ બાજુએ રહેલી પત્નીશાળાને નષ્ટ કરી દીધી. કેટલાકે યજ્ઞશાળાની સામેના સભા મંડપને તથા એ મંડપની આગળ ઉત્તર બાજુએ રહેલી આગ્નિદ્ર શાળાને તોડી નાખી. કેટલાકે યજમાનગૃહ અને પાકશાળા રસોઈગૃહને નષ્ટભ્રષ્ટ કરી નાખ્યા. કોઈએ યજ્ઞના પાત્રો ફોડી નાખ્યા, કોઈએ અગ્નિઓ ઓલવી નાખ્યા, કોઈએ યજ્ઞકુંડોમાં પેશાબ કર્યો, કેટલાકે વેદીની સીમાના દોરડાઓ તોડી નાખ્યા. કેટલાક વળી મુનિઓને હેરાન કરવા લાગ્યા, કેટલાક સ્ત્રીઓને ડરાવવા ધમકાવવા લાગ્યા અને કોઈએ પોતાની પાસે થઈને ભાગતા દેવતાઓને પકડી લીધા. મણિમાને ભૃગુ ઋષિએ બાંધી લીધા. વીરભદ્રે પ્રજાપતિ દક્ષને કેદ કરી લીધો તથા ચંડીશે પુષાને અને નંદીશ્વરે ભગ દેવતાઓને પકડી લીધા. ભગવાન શંકરના પાર્ષદોની આ ભયંકર ધ્વંસ લીલા જોઈને તથા તેમણે કરેલા કાંકરા પથ્થરોના મારાથી ઘણા તંગ આવીને ત્યાં જેટલા ઋત્વિજો, સભાજનો અને દેવતાઓ હતા તે તમામે તમામ આમ તેમ ભાગી છૂટ્યા. ભૃગુજી હાથમાં સ્ત્રુવા લઈ હવન કરી રહ્યા હતા. વીરભદ્રે તેમની દાઢી મૂછ ખેંચી લીધી, કારણ કે તેમણે પ્રજાપતિઓની સભામાં મૂછો આંબળીને મહાદેવજીનો ઉપહાસ કર્યો હતો. તેમણે ક્રોધે ભરાઈને ભગદેવતાઓના પૃથ્વી પર પટકી દીધા અને તેમની આંખો કાઢી લીધી, કારણ કે જ્યારે દક્ષ દેવ સભામાં શ્રી મહાદેવજીની નિંદા કરતા રહીને શ્રાપ આપી રહ્યા હતા ત્યારે એમણે દક્ષને ઈશારો કરીને આંખ મચકારીને ઉશ્કેર્યા હતા. ત્યાર પછી જેમ અનિરુદ્ધના લગ્ન વખતે બળરામજીએ કલિંગરાજના દાંત ઉખાડી નાખ્યા હતા તેવી જ રીતે તેમણે ઉષાના દાંત તોડી નાખ્યા, કારણ કે જ્યારે દક્ષે મહાદેવજીને ગાળો આપી હતી તે સમયે દાંત કાઢીને હસ્યા હતા. પછી તેઓ દક્ષની છાતી પર ચડી બેસીને તીક્ષ્ણ તલવારથી તેનું માથું કાપવા લાગ્યા, પણ ઘણો પ્રયત્ન કરવા છતાં પણ તેઓ તે સમયે તેને ધડથી અલગ કરી શક્યા નહીં. જ્યારે કોઈ પણ પ્રકારે અસ્ત્રો શસ્ત્રોથી દક્ષની ચામડી કપાઈ નહીં ત્યારે વીરભદ્રને ભારે આશ્ચર્ય થયું અને તેઓ ઘણીવાર સુધી વિચારતા રહ્યા. જ્યારે તેમણે યજ્ઞ મંડપમાં યજ્ઞના બલિ પશુઓને જે રીતે મરાતા જોયા હતા, તે જ રીતે દક્ષરૂપી તે યજમાનનું પશુનું મસ્તક ધડથી અલગ કરી દીધું. આ જોઈને ભૂત, પ્રેત, પિશાચ વગેરે તો તેમના કાર્યની પ્રશંસા કરતા વાહ વાહ કરવા લાગ્યા અને દક્ષના પક્ષના લોકોમાં હાહાકાર મચી ગયો. વીરભદ્રે અત્યંત ક્રોધિત થઈને દક્ષનું માથું યજ્ઞના દક્ષિણાગ્નિમાં નાખી દીધું અને તે યજ્ઞશાળામાં આગ લગાડીને યજ્ઞનો વિધ્વંસ કર્યો અને પછી તેઓ કૈલાશ પર્વત પર પાછા ગયા. ચોથા સ્કંદ અંતર્ગત દક્ષ યજ્ઞ વિધ્વંસ નામનો પાંચમો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.